શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય ત્રીજો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ, સર્વશાસ્ત્રના સારભૂત આ શ્રીમદ ભાગવત મહાપુરાણને વિશે સાંખ્ય સૂત્રમાં, યોગ સૂત્રમાં, બ્રહ્મસૂત્રમાં અને ઉપનિષદોમાં વર્ણન કરેલો વેદાંતનો અર્થ એક ભગવાનની ભક્તિ વૃદ્ધિ થાય તે માટે જ વિસ્તારથી વર્ણન કરેલ છે. શ્રી વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ નામથી પ્રસિદ્ધ ચતુર્વ્યૂહ સ્વરૂપવાળા તેમજ પુરુષાવતારને ધારણ કરનાર શ્રીકૃષ્ણ ભગવાનનું પંચરાત્ર શાસ્ત્રમાં જે વર્ણન કરેલું છે તેનું અહીં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. હે રાજન, શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન અને તેમને વિશે એક નિષ્ઠાવાળી દ્રઢ ભક્તિ તેમજ તેમને જ રાજી કરવા માટે તેમની પૂજા આદિકના લક્ષણવાળું નિષ્કામ કર્મ, શ્રીકૃષ્ણ ભગવાન સિવાય ઇતર વસ્તુમાં વૈરાગ્ય, તેમના જ અવતારોના જન્મ અને કર્મનું દિવ્ય જ્ઞાન, તેમના ભક્તોમાં સખાભાવ તેમજ આત્મસ્વરૂપનું વિજ્ઞાન મનુષ્યોને સારી રીતે થાય તે હેતુથી આ ઉપરોક્ત સર્વે બાબતોનું બહુ પ્રકારે આ શ્રીમદ ભાગવતને વિશે વ્યાસમુનિએ વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવતને વિશે રહેલા ઉપરોક્ત ગુપ્ત રહસ્યના અર્થને સર્વે વક્તાઓ કે શ્રોતાઓ જાણી શકતા નથી, પરંતુ ભગવાનના એકાંતિક ભક્તો જ આ રહસ્યને જાણી શકે છે. તેમાં જે શ્રોતા કે વક્તા પોતપોતાના ધર્મમાં દ્રઢ વર્તતા હોય, શબ્દાદિ પાંચ વિષયોમાં વિરક્ત હોય, જે આત્માના સ્વરૂપને જાણનારા હોય અને આત્મનિષ્ઠામાં વર્તતા હોય, તેમજ મનુષ્યાકૃતિમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને અનંત ઐશ્વર્યોથી સુશોભિત જાણી તેમની જ એક નિષ્ઠાવાળી ભક્તિ કરતા હોય, અને વળી જે શ્રોતા અને વક્તા એ જ શ્રીકૃષ્ણ ભગવાનના એકાંતિક ભક્તોને વિશે નિર્દંભપણે મિત્રતા કરતા હોય, તે જ શ્રીમદ ભાગવતના પૂર્વોક્ત ગૂઢ અભિપ્રાયને જાણી શકે છે. હે રાજન, આ ધર્મનિષ્ઠા આદિક લક્ષણોવાળા મનુષ્યો ભલેને લૌકિક વ્યવહારમાં નિપુણ ન હોય તેમજ અનેક શાસ્ત્રોનો અભ્યાસ પણ ન કર્યો હોય, છતાં પણ તેઓ આ શ્રીમદ ભાગવતના રહસ્યને શ્રવણ માત્રથી જ જાણી શકે છે, તેમજ પૂર્વે કહેલા ધર્મનિષ્ઠા આદિક લક્ષણોથી રહિત હોય ને તે પછી વેદાદિ શાસ્ત્રોને ભણેલો હોય તથા લોક વ્યવહારમાં પણ બહુ ચતુર હોય, તેમજ મનુષ્યોના ગુરુસ્થાને બેઠા હોય, જીવન પર્યંત પ્રતિદિન આ મહાપુરાણનું અધ્યયન કે શ્રવણ કરતા હોય તે પુરુષો પણ આના રહસ્યને જાણી શકતા નથી, અને તેઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રેમરૂપ એકાંતિકી ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી. હે રાજન, જે પુરુષો ઉપરોક્ત શ્રીમદ ભાગવતના રહસ્યને ભગવાનના એકાંતિક સંતોના મુખ થકી જાણીને તેને અનુસાર વર્તન કરતા નથી તે પુરુષો વિદ્વાન હોવા છતાં અજ્ઞાની પુરુષો જ કહેલા છે. તેથી ભગવાનને વિશે ગાઢ અનુરાગપૂર્વકની ભક્તિથી જ આ શ્રીમદ ભાગવતનું સેવન, પઠન, પાઠન, શ્રવણ કરવું, આવા મહિમાવાળા આ મહાપુરાણનો જાણે કે અજાણે જે કોઈ મનુષ્યો પાઠ કે શ્રવણ કરે છે તે મનુષ્યો આ પૃથ્વી પર તત્કાળ સમગ્ર પાપ થકી મુક્ત થઈ જાય છે, અને જો ફરી પાપ ન કરે તો ભવબંધનમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ શ્રીમદ ભાગવત એક અમૃતરૂપ ઔષધિ છે. તે બહુકાળથી ઉદ્ભવેલા અને તેથી જ જૂના થઈ ગયેલા તેમજ પ્રાયશ્ચિત્તરૂપી વૈદ્યોએ બતાવેલા ઉપાયોથી પણ નિવૃત્ત ન થવાથી છોડી દીધેલા મહાપાપરૂપ રોગનું નિવારણ કરે છે. ભગવાન વ્યાસજીએ પરમ રહસ્યરૂપ આ મહાપુરાણની રચના કરી મનુષ્યોના કલ્યાણને માટે પોતાના પુત્ર શુકદેવજીને ભણાવ્યું. દયાળુ એવા શુકદેવજીએ ગંગાના કાંઠે મહર્ષિઓના સમૂહોએ યુક્ત મહાસભામાં અનશન વ્રત લઈને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવ્યું. ત્યાર પછી આ શ્રીમદ ભાગવત પુરાણની આ પૃથ્વી પર પ્રવૃત્તિ થઈ આવો આનો મહિમા હોવાથી તે પૃથ્વી પર સર્વકર્તા શ્રેષ્ઠ કહેલું છે. હે રાજન, શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વી પરથી અંતર્ધાન થયા પછી કળિયુગના 300 વર્ષ પસાર થઈ ગયા પછી ભાદરવા મહિનાની શુક્લ નવમીએ શુકદેવજીએ પરીક્ષિત આગળ આ કથાનો પ્રારંભ કર્યો હતો. આ રીતે શુકદેવજીએ 7 દિવસમાં અર્થે સહિત પ્રથમ સ્કંધથી 12મા સ્કંધ સુધીની સમગ્ર કથા કરી ભાદરવા મહિનાની પૂનમના દિવસે તેમની સમાપ્તિ કરી હતી. આ ભાગવતની કથા વેદાદિ સકલ શાસ્ત્રના સારરૂપ છે, તેથી અતિશય ઉત્તમ છે અને સર્વજનોને સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે. જેવી રીતે દૂધમાં રહેલા ઘીનો અલગથી સ્વાદ માણવો મનુષ્યને માટે શક્ય નથી, પરંતુ એ ઘીને જ્યારે દૂધમાંથી જુદું કરવામાં આવે છે ત્યારે કપૂરની જેમ રમણીય દિવ્ય ભાવને પામી દેવતાઓના સ્વાદરસમાં વૃદ્ધિ કરનારું થાય છે, તો પછી મનુષ્યોની તો શું વાત કરવી. વળી તેવી જ રીતે શેરડીના સાંઠામાં આદિ, મધ્ય અને અંતે સર્વત્ર વ્યાપીને સાકર રહેલી છે, પરંતુ જ્યારે તે સાંઠાથી અલગ થાય છે ત્યારે જ અતિશય મીઠાશને ધારણ કરે છે. તેવી જ રીતે આ શ્રીમદ ભાગવતની કથારૂપ અલગ થયેલો વેદાદિ શતશાસ્ત્રોનો સાર સર્વોત્તમ છે. હે રાજન, આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે તે કાળરૂપી મહાઅજગરના મુખમાં પડેલા મનુષ્યોના ત્રાસનો વિનાશ કરવામાં હેતુભૂત છે, તેથી આ કળિયુગને વિશે શુકદેવજીએ તેનું ગાન કર્યું છે. મનની શુદ્ધિને માટે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સમાન બીજું કોઈ શાસ્ત્ર જ નથી. જન્મો જન્માંતરથી ભેળા થયેલા પુણ્યના પ્રતાપથી જ આ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાની ઈચ્છા જન્મે છે. હે રાજન, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ આદિ 88,000 મહર્ષિઓની સભામાં જ્યારે શુકદેવજી પરીક્ષિત રાજાને કથા કહેવા લાગ્યા ત્યારે અમૃતનો કળશ લઈ દેવતાઓ ત્યાં આવ્યા. પોતાના સ્વાર્થનું કાર્ય કરવામાં કુશળ સર્વે દેવતાઓ શુકદેવજીને પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે મુનિ, તમે અમારી પાસેથી આ અમૃતકુંભનો સ્વીકાર કરો અને અમને કથારૂપી અમૃતનું દાન કરો. આવા પ્રકારનો વિનિમય કરવાથી અમે આપેલા અમૃતનું પાન પરીક્ષિત રાજા કરશે અને અમે શ્રીમદ ભાગવતામૃતનું પાન કરીશું. હે રાજન, દેવતાઓનું આવા પ્રકારનું વચન સાંભળી આ લોકમાં ક્યાં કાચનો કટકો અને ક્યાં ચિંતામણી જેવો મહામણી, તેવી જ રીતે ક્યાં સુધામૃત અને ક્યાં શ્રીમદ ભાગવતનું કથામૃત, આ બેની તુલના કેમ કરી શકાય. આવા પ્રકારનો વિચાર કરીને બ્રહ્મરાત શુકદેવજી દેવતાઓના મુખ સામે જોઈ તેની હાંસી કરવા લાગ્યા ને દેવતાઓને વિષયાસક્ત ચિત્તવાળા જોઈ કથામૃત પાનને અયોગ્ય જાણી તેણે કથામૃત આપ્યું નહીં. આ રીતે શ્રીમદ ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે. હે રાજન, પછી પરીક્ષિત રાજાનો શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી મોક્ષ થયેલો જોઈને સ્વયં બ્રહ્માજી પણ દેવતાઓએ સહિત અતિશય આશ્ચર્ય પામ્યા ને સત્યલોકમાં તુલા બાંધીને સર્વે શાસ્ત્રના સમૂહને તોલવામાં આવ્યો. તે સમયે અન્ય શાસ્ત્રો વજનમાં અતિશય થોડા વજનવાળા થયા અને શ્રીમદ ભાગવત શાસ્ત્ર તો બહુ ભારે વજનવાળું સાબિત થયું. તે જોઈ બ્રહ્મલોક નિવાસી સર્વે મુનિઓ પણ અતિશય વિસ્મય પામ્યા. પછી સર્વે ઋષિમુનિઓ શ્રીમદ ભાગવત શાસ્ત્રને ભગવાન શ્રીહરિનું મૂર્તિમાન અપર સ્વરૂપ માનવા લાગ્યા. તેમજ તેમના અધ્યયનથી તથા કથાશ્રવણથી તત્કાળ વૈકુંઠ લોકની પ્રાપ્તિરૂપ ફળને આપનારું માનવા લાગ્યા. સત્યલોકમાં બ્રહ્માજીએ સર્વશાસ્ત્રની કરેલી તુલાનો વૃત્તાંત સાંભળીને પોતાનું કલ્યાણ ઈચ્છતા ત્રિલોકવાસી સર્વેજનો એક શ્રીમદ ભાગવતને જ આદર આપવા લાગ્યા. નિવૃત્તિ માર્ગના આચાર્યો કપિલ દેવજી તથા સનકાદિકો પણ પરમ હર્ષથી આ શ્રીમદ ભાગવતનો જ આદર કરવા લાગ્યા. તેમજ પ્રવૃત્તિ માર્ગના આચાર્યો મરિચ્યાદિ સર્વે મુનિઓ પણ શુભ કાર્યમાં આદરપૂર્વક નિત્ય સ્વીકાર કરવા લાગ્યા. હે રાજન, શ્વેતદ્વીપ ધામ નિવાસી નિરન્ન મુક્તો તથા બદ્રિકાશ્રમવાસી ઋષિમુનિઓ પણ આજ શ્રીમદ ભાગવત મહાપુરાણનું જ પ્રધાનપણે અધ્યયન તથા શ્રવણ કરી સેવન કરવા લાગ્યા. તેના કારણે નિરાધાર થયેલા શ્રુતિ સ્મૃતિ પુરાણો રામાયણ પંચરાત્ર આદિ શાસ્ત્રો શોકથી કૃશ થયા અને બ્રહ્માજીને શરણે જઈ કહેવા લાગ્યા કે હે દેવોના દેવ, હે જગતના વિધાતા, તમે જ એક અમારા અધીશ્વર છો, તેથી અમારું મહાદુઃખ તમે સાંભળો. હે દેવ, સર્વશાસ્ત્રો કરતાં શ્રીમદ ભાગવત શાસ્ત્રની શ્રેષ્ઠતા સિદ્ધ થતાં ત્રિલોકીને વિશે સર્વ પ્રકારના શુભકર્મોમાં હવે તેમની જ પ્રવૃત્તિ થાય છે. હે પ્રભુ, અમારી સામે કોઈ પણ મનુષ્યો દ્રષ્ટિ માંડીને આદરથી જોતા પણ નથી, તેથી લોકમાં અમારા નામનું અસ્તિત્વ પણ નહીં રહે, આવો અમારા મનમાં મોટો ભય ઉત્પન્ન થયો છે. હે ધાતા, તેથી અમે જીવવાની આશા છોડી તમારે શરણે આવ્યા છીએ, અમારું રક્ષણ કરો, કારણ કે તમે લોકપાલક પિતા છો. હે રાજન, સર્વે શાસ્ત્રોના વચન સાંભળી બ્રહ્માજીએ તેઓને આશ્વાસન આપ્યું અને શ્રીમદ ભાગવત શાસ્ત્ર પ્રત્યે કહેવા લાગ્યા કે હે નિષ્પાપ, તમારે આ તમારા જ્ઞાતિજનોની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. હે તાત, તમારે આ પોતાના આત્મીયજનોનો ત્યાગ કરી એકલા ક્યાંય જવું નહીં, આટલું મારું વચન તમે પાલન કરો. તે સમયે પોતાનો મહિમા વધારનાર પિતામહ બ્રહ્માજી પ્રત્યે પ્રણામ કરી શ્રીમદ ભાગવતે કહ્યું કે હે બ્રહ્મન, આજ દિવસથી આરંભીને હું પુરાણોના મંડળ મધ્યે જ નિવાસ કરીને રહીશ. સર્વશાસ્ત્ર કરતાં અધિક શ્રેષ્ઠપણું મને પણ સ્વાભાવિક રીતે પ્રિય લાગતું નથી એમ તમે નક્કી માનો, પરંતુ તમે જ તુલા કરીને મને સર્વશાસ્ત્ર કરતાં શ્રેષ્ઠ જાહેર કર્યું છે અને વ્યાસજી પણ મારી રચના કરી શાંતિને પામ્યા હોવાથી મારો અધિક મહિમા જાહેર થયો છે. છતાં હે પ્રભુ, અત્યારે તમારી જેવી આજ્ઞા છે તે પ્રમાણે જ હું વર્તન કરીશ. હે રાજન, આવી રીતનું શ્રીમદ ભાગવતનું વચન સાંભળી બ્રહ્માજી અતિશય પ્રસન્ન થયા. ત્યાર પછી બ્રહ્માજીએ શ્રીમદ ભાગવત પુરાણને અન્ય પુરાણોની મધ્યે અનુક્રમે શ્રવણ, દાન, પૂજન અને પુરસ્ચરણાદિકની બાબતમાં પાંચમા પુરાણ તરીકેની સ્થાપના કરી. તે દિવસથી આરંભીને સર્વે શ્રુતિ સ્મૃતિ અને પુરાણો તે શ્રીમદ ભાગવતનો આશ્રય કરી પોષણ પામવા લાગ્યા ને અખંડ તેમનું અનુસરણ કરવા લાગ્યા. આ રીતે શ્રીમદ ભાગવતના સમગ્ર અર્થને જાણવા ઈચ્છતા વિદ્વાનોએ વેદ, ઇતિહાસ અને અન્ય પુરાણોનું પણ અવલોકન અવશ્ય કરવું જોઈએ એવો ભાવ અહીં પ્રગટ થાય છે. હે રાજન, આવા પ્રકારના અતિશય પ્રભાવશાળી શ્રીમદ ભાગવતનો આશ્રય કરવા માત્રથી સમસ્ત ભૂમંડળમાં પાંચની સંખ્યા પ્રસિદ્ધિને પામીને એ સંખ્યા 100 આદિકની સંખ્યા કરતાં પણ અતિશય શ્રેષ્ઠ મનાવા લાગી ને લોકોમાં કહેવત પડી કે પાંચ ત્યાં પરમેશ્વર. હે રાજન, પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાને માન્ય કરેલા આ શ્રીમદ ભાગવત પુરાણનું આ લોકમાં ભાગ્યશાળી પુરુષો જ સેવન કરી શકે છે. પ્રેત પીડાનો વિનાશ કરનારી શ્રીમદ ભાગવતની કથાને ધન્ય છે. તેમજ શ્રીકૃષ્ણ ભગવાનના ગોલોકધામની પ્રાપ્તિરૂપ ફળને આપનારી આની સપ્તાહ પારાયણને પણ ધન્ય છે. हे राजन, मानव ने 7 दिवस पर्यंत आ श्रीमद भागवतनी कथा सांभळवानो जारे अवसर प्राप्त थाय छे त्यारे तेना सर्वे पापो अत्यंत खेद पामी रुदन करे छे के हा हा, आ कथा आपणो प्रलय करी नाखशे। अग्नि जेवी रीते काष्ठने बाळे छे तेमज आ श्रीमद भागवतनी कथानु श्रवण जाणे अजाणे काया मन वाणीथी थयेला नाना मोटा पापना समूहने बाळी नाखे छे। आ भारत देशमां जन्म मळ्या पछी श्रीमद भागवत कथानु श्रवण नहीं करनारा मनुष्योना जन्मने देवताओनी सभामां नारदादि मुनिओए निष्फळ कह्यो छे। हे राजन, जे शरीरथी शुकदेवजीए कहेली श्रीमद भागवतनी कथानु श्रवण न थाय तो खानपानादिकथी पुष्ट करेला અને તેથી જ અતિશય બળવાન થયેલા તેમજ વિનાશી સ્વભાવવાળા અને મોહથી લાલન પાલન કરાતા આ માનવ શરીરનું શું પ્રયોજન છે? કોઈ નહીં, આ શરીર અસ્થિ સ્તંભવાળું, સ્નાયુથી બંધાયેલું તેમજ માંસ અને રુધિરથી ભરેલું, ઉપરથી ચામડાથી મઢેલું, દુર્ગંધ મારતું, અંદર મળ અને મૂત્રથી ભરપૂર છે। જરા શોક અને સતત પરિણામ પામવાના સ્વભાવથી પીડા પામનારું છે। રોગોનું તો મોટું ઘર છે, અંદર નિરંતર અન્ન જળાદિક નાખવા છતાં ભરાતું નથી, કૃતજ્ઞ છે। કફ, વાત અને પિત્ત આ 3 દોષોથી યુક્ત છે, ક્ષણભંગુર છે। અવસાન સમયે તે કીડા, વિષ્ટા અને ભસ્મ આ 3માંથી કોઈ એક નામમાં પરિવર્તિત થનારું છે। આવા પ્રકારે શાસ્ત્રથી કે સ્વાનુભવથી આ શરીરનું વર્ણન કરી શકાય છે। આવા નાશવંત શરીરથી જે મનુષ્યો પોતાના આત્મકલ્યાણરૂપ પ્રયોજનને સિદ્ધ કરે એને જ શાસ્ત્રોમાં બુદ્ધિમાન અને પંડિત કહેલા છે। હે રાજન, જે અન્ન પ્રાતઃકાળે રાંધ્યું હોય તે સાયંકાળે વિનાશ પામે છે, તે ખાવાલાયક ન રહે તેવું વિકારી થઈ જાય છે। આવા અન્નરસથી જેનું પોષણ થતું હોય તેવા શરીરમાં શાશ્વત શું હોઈ શકે? તેથી કથાનું શ્રવણ નહીં કરતા મનુષ્યો પાણીમાં થતા પરપોટા જેવા અને જંતુઓમાં મચ્છર જેવા છે કે જે જન્મવા ખાતર માત્ર જન્મે છે ને માત્ર વ્યર્થ મૃત્યુ પામી જાય છે। હે રાજન, આ શ્રીમદ ભાગવત મહાપુરાણ નિર્દોષ છે, ભગવાનના એકાંતિક ભક્તોને અતિશય પ્રિય છે, જેમાં આત્મસાક્ષાત્કાર પામેલા પરમહંસોને પણ પ્રાપ્ત કરવા યોગ્ય અનુપમ, વિશુદ્ધ અને પરમ ઉત્કૃષ્ટ એવું પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનનું વ્યાસમુનિએ પ્રતિપાદન કરેલું છે। વળી જેમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહિત નિષ્કામ કર્મયોગનું સારી રીતે વર્ણન કરેલું છે, આવા મહિમાવાળા શ્રીમદ ભાગવત શાસ્ત્રનો ભક્તિભાવપૂર્વક શ્રવણ, પાઠ કે ચિંતવન કરનાર મનુષ્ય સંસ્કૃતિના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। હે રાજન, આ પ્રમાણે મેં તમને ભાગવતનું મહાત્મ્ય કહ્યું, તે મહાત્મ્ય સદાયને માટે ધર્મે સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરનારા મનુષ્યોને જ મહાફળ આપનારું થાય છે। જેવી રીતે પથ્ય પાળનારા રોગીઓને જ ઔષધિ અસર કરે છે, તેમ ધર્મ પાળીને ભક્તિ કરે તો જ ફળદાયી થાય છે। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીહરિએ શ્રીમદ ભાગવત શ્રવણનું વિશેષ મહાત્મ્ય કહ્યું, એ નામે 3જો અધ્યાય પૂર્ણ થયો।